वाल्मीकि रामायण किष्किंधा कांड 58मो सर्ग। शंपातीए पोतानी पाखो बळी गयानी कथा संभळावी, सीता ने रावणनु स्थान बतावू तथा वानरोनी सहायता थी समुद्र तटे जईने भाई ने जलांजलि आपी। जीवननी आशा छोड़ीने बैठेला वानरना मुखे थी आ करुणाजनक वात सांभळीने संपातिनी आँखोमां आँसू आवे। एमणे ऊंचा अवाजे जवाब आप्यो, वानरो, तमे जेने महाबली रावण द्वारा युद्धमां मराई गयो छे एम कहो छो, ए जटायु मारो नानो भाई हतो। हूँ वृद्ध थयो छूं, मारी पाखो बळी गई छे, तेथी हवे मारामां मारा भाईनुं वेर लेवानी शक्ति रही नथी। એ કારણે જ હું આ અપ્રિય વાત સાંભળવા છતાં પણ ચૂપચાપ સહી લઉં છું। પહેલાંની વાત છે કે જ્યારે ઇન્દ્ર દ્વારા વૃતાસુરનો વધ થઈ ગયો ત્યારે ઇન્દ્રને પ્રબળ જાણીને અમે બંને ભાઈ એમને જીતવાની ઈચ્છાથી આકાશ માર્ગે વેગપૂર્વક સ્વર્ગલોકમાં ગયા। ઇન્દ્રને જીતીને પાછા વળતા અમે બંને સ્વર્ગને પ્રકાશિત કરનારા અંશુમાલી સૂર્યની પાસે આવ્યા। અમારામાંથી જટાયુ સૂર્યના મધ્યાહનકાળમાં એમના તેજને લીધે ઢીલો પડવા લાગ્યો। ભાઈને સૂર્યના કિરણોથી પીડિત અને અત્યંત વ્યાકુળ જોઈને મેં સ્નેહવશ એને મારી બંને પાંખોથી ઢાંકી દીધો। વાનર શિરોમણીઓ, એ સમયે મારી બંને પાંખો બળી ગઈ અને હું આ વિંધ્ય પર્વત પર આવીને પડ્યો। અહીં રહીને કદી હું મારા ભાઈના સમાચાર મેળવી શક્યો નથી। આજ સર્વપ્રથમ તમારા મુખેથી એના મરાઈ જવાની વાત જાણવા મળી। જટાયુના ભાઈ સંપાતિને એ વખતે આમ કહેવાથી પરમ બુદ્ધિમાન યુવરાજ અંગદે એમને આમ કહ્યું, ગૃધરાજ, જો તમે જટાયુના ભાઈ છો, જો તમે મારી કહેલી વાત સાંભળી છે અને જો તમે રાક્ષસનું ઠેકાણું જાણો છો તો અમને જણાવો। એ કુરુદર્શી સંકુચિત દ્રષ્ટિનો રાક્ષસ રાવણ અહીંથી નજીક હોય કે દૂર, જો તમે જાણતા હો તો અમને એનો પત્તો બતાવી દો। ત્યારે જટાયુના મોટા ભાઈ મહાતેજસ્વી સંપાતીએ વાનરનો હર્ષ વધારતા પોતાને અનુરૂપ વાત કહી, વાનરો, મારી પાંખો બળી ગઈ, હવે હું પાંખો વિનાનો ગીધ છું, મારી શક્તિ ચાલી ગઈ, તેથી હું શરીરથી તમારી કોઈ સહાયતા કરી શકતો નથી। છતાં પણ વાણી માત્રથી શ્રી રામચંદ્રજીની ઉત્તમ સહાયતા અવશ્ય કરીશ। હું વરુણલોકને જાણું છું। વામન અવતાર સમયે ભગવાન વિષ્ણુએ જ્યાં જ્યાં પોતાના ત્રણ ચરણ મૂક્યા હતા એ સ્થાન પણ મને જ્ઞાત છે। અમૃત મંથન તથા દેવાસુર સંગ્રામ પણ મારા જોયેલા જાણેલા પ્રસંગો છે। જો કે વૃદ્ધાવસ્થાએ મારું તેજ હરી લીધું છે અને મારી પ્રાણશક્તિ શિથિલ થઈ ગઈ છે, છતાં પણ શ્રીરામચંદ્રજીનું આ કાર્ય મારે સર્વપ્રથમ કરવું છે। એક દિવસ મેં પણ જોયું દુરાત્મા રાવણ બધી રીતે આભૂષણોથી સજ્જેલી એક રૂપવતી યુવતીને હરીને લઈ જઈ રહ્યો હતો। એ માનની દેવી હા રામ હા લક્ષ્મણનું પ્રટણ કરીને પોતાના આભૂષણો ફેંકી રહ્યા હતા, પોતાના અંગોને કંપાવતા હતા અને રાવણના પંજામાંથી છૂટવા માટે તરફડી રહ્યા હતા। એમનું સુંદર રેશમી પિતાંબર ઉદયાચલના શિખર પર ફેલાયેલા સૂર્યના તેજની જેમ શોભી રહ્યું હતું। તેઓએ કાળા રાક્ષસની પાસે વાદળોમાં ચમકતી વીજળીની જેમ પ્રકાશિત થઈ રહ્યા હતા। શ્રીરામનું નામ રટવાને લીધે એ મારા માનવા મુજબ સીતા જ હતા। હવે હું એ રાક્ષસના ઘરનું ઠેકાણું જણાવું છું, સાંભળો। રાવણ નામનો રાક્ષસ મહર્ષિ વિશ્વસ્વાનો પુત્ર અને સાક્ષાત કુબેરનો ભાઈ છે। એ લંકા નામની નગરીમાં રહે છે। અહીંથી પૂરા 400 કોશના અંતરે સમુદ્રમાં એક દ્વીપ છે જ્યાં વિશ્વકર્માએ अति सुंदर लंकापुरी निर्माण कर्यु छे। एना विचित्र दरवाजा, मोटा मोटा महलों सोनाना बनेला छे। ए भवनों में सोनाना चबूतरा के वेदियों छे। नगरीनो किल्लो बहु मोटो छे अने सूर्यनी जेम चमकतो रहे छे। एनी अंदर पीड़ा रंगनी रेशमी साड़ी पहेरीने विदेह कुमारी सीता बहु दुख साथे रहे छे। तेओ रावणना अंतःपुरमां नजरकेद छे। मोटी संख्यामां राक्षसीओ एमनो पहेरो भरवा नियुक्त छे। त्यां गया पछी तमे राजा जनकनी पुत्री मैथिलीने जोई शकशो। लंका चारे बाजूथी समुद्र द्वारा सुरक्षित छे। पूरा 100 योजन समुद्र ने पार करीने एना दक्षिण किनारा पर पहुंचिया पछी तमे सौ रावण ने जोई शकशो। तेथी वानरो समुद्र ने पार करीने तरत पोताना पराक्रमनो परिचय आपो। चोक्कस हूँ ज्ञान दृष्टिथी जोई रह्यो छूं कि तमे बधा सीताना दर्शन करीने पाछा आवी जशो। आकाशनो पहेलो मार्ग कुलिंग पक्षीओ तथा अनाज खानारा कबूतर वगैरे पक्षीओनो छे। एनाथी उपरनो मार्ग कागड़ाओ अने वृक्षोना फळ खानारा बीजा पक्षीओनो छे। एनाथी पण ऊंचो जे आकाशनो त्रीजो मार्ग छे एना द्वार कौंच चील अने टीटोड़ा वगैरे पक्षीओ जाए छे। बाज चौथा અને ગીધ પાંચમા માર્ગે થઈને ઉડે છે। રૂપ બળ અને પરાક્રમ સંપન્ન તથા યૌવનથી શોભતા હંસોનો છઠ્ઠો માર્ગ છે। એમનાથી ઊંચે ગરુડ ઉડે છે। વાનર શિરોમણીઓ અમારા બધાનો જન્મ ગરુડથી થયો છે, પરંતુ પૂર્વજન્મમાં મારાથી કોઈ નિંદિત કર્મ થઈ ગયું હતું, જેથી આ યોનિમાં માંસાહારી થવું પડ્યું છે। તમને સૌને સહાયતા કરીને મારે રાવણ સાથે મારા ભાઈનો વેરનો બદલો લેવો છે। હું અહીંથી રાવણ અને જાનકીને જોઉં છું। અમારામાં પણ ગરુડની જેમ દૂર જોવાની દિવ્ય શક્તિ છે, જેથી વાનરો અમે ખોરાકના બળે તથા સ્વાભાવિક શક્તિથી પણ હંમેશા 100 યોજન અને તેનાથી આગળ સુધી પણ જોઈ શકીએ છીએ। સ્વાભાવિક રીતે અમારી યોનિમાં પક્ષીઓનું ભરણ પોષણ દૂરથી જોયેલા દૂર રહેલા ખોરાક વિશેષ પર નિર્ભર થયેલી હોય છે, તથા જે કુકડા વગેરે પક્ષીઓ છે એમનું ભરણ પોષણ વૃક્ષના મૂળિયા સુધી જ સીમિત છે। તેઓ ત્યાં સુધી જ ઉપલબ્ધ થનારી વસ્તુ દ્વારા જીવન નિર્વાહ કરે છે। હવે તમે આ ખારા પાણીના સમુદ્રને ઓળંગવાનો કોઈ ઉપાય વિચારો। વિદેહ કુમારી સીતા પાસે પહોંચીને તમારો મનોરથ સફળ કરીને તમે કિષ્કિંધાપુરી જઈ શકશો। હવે હું તમારા સહાયતાથી સમુદ્રના કિનારે જવા ઈચ્છું છું। ત્યાં મારા સ્વર્ગવાસી ભાઈ મહાત્મા જટાયુને જલાંજલિ આપીશ। આ સાંભળીને મહાપરાક્રમી વાનરોએ બળી ગયેલી પાખો ધરાવનારા પક્ષીરાજ સંપાતીને ઉચકીને સમુદ્ર કિનારે પહોંચાડી દીધા અને જલાંજલિ આપ્યા પછી તેઓ ફરી એમને ઉપાડીને એમના રહેવાના સ્થાન પર લઈ આવ્યા। એમના મુખેથી સીતાના સમાચાર સાંભળીને એ બધા વાનરો બહુ પ્રસન્ન થયા। આ રીતે શ્રી વાલ્મીકી રચિત આર શ્રામણ આદિકાવ્યના કિષ્કિંધાકાંડમાં 58મો સર્ગ સમાપ્ત થયો। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।